पुराण अध्याय 61 परशुनि तीर्थ नारसिंह तीर्थ पैसाच नासन तीर्थ निम्न भेद तीर्थ तथा शंख हृद तीर्थ नो महिमा। ब्रह्मा जी कहे छे, परशुनि नामक तीर्थ त्रणे लोक में विख्यात छे, तेना पाप नाशक स्वरूप नु वर्णन करू छु। सांभळो, एक वार महर्षि अत्रिए ब्रह्मा विष्णु ने महादेवजी ने आराधना करी। ते त्रणे देव संतुष्ट थवाथी महर्षिए कह्यू, आप त्रणे मारा पुत्र थाओ, साथे साथे मारे एक परम सुंदर कन्या पण थाय। वरदान प्रमाणे ते त्रणे देवता तेमना पुत्र थया। महर्षिनी जे कन्या थई तेनु नाम आत्रेयी थयू। आत्रेयीना त्रणे पुत्र क्रमशः दत्त, सोम अने दुर्वासा नामे प्रसिद्ध थया। अग्निथी अंगिरानी उत्पत्ति थई। અગ્નિથી અંગિરાની ઉત્પત્તિ થઈ હતી। અંગારથી ઉત્પન્ન થવાના કારણે જ તેમને અંગિરા કહે છે। મહર્ષિ અત્રિએ પોતાની પુત્રી આત્રેયના લગ્ન અંગિરા સાથે કર્યા। અંગિરામાં અગ્નિની તીવ્રતાનો પ્રભાવ હતો, તેથી આત્રેય સાથે સદા કઠોર ભાષણ કરતા હતા। આત્રેય સદા પતિની સેવામાં સંલગ્ન રહેતી હતી। આત્રેયના ગર્ભથી મહાબળવાન અને પરાક્રમી અંગિરસ નામના પુત્ર જન્મ્યા। અંગિરા આત્રેયને દરરોજ કટુ વચન સંભળાવતા હતા અને આંગિરસ નામના પુત્ર સદા પોતાના પિતાને શાંત કરતા હતા। એકવાર આત્રેય પતિના કઠોર વચનોથી ઉદ્વિગ્ન થઈ ગઈ અને દિનભાવથી હાથ જોડીને એણે પોતાના સસરા અગ્નિદેવને કહ્યું, ભગવાન હવ્ય વાહ, હું અત્રિની કન્યા અને આપના પુત્રની પત્ની છું। પુત્રો અને પતિની સેવામાં સદા સંલગ્ન રહું છું, છતાં પતિદેવ મને કટુ વચન સંભળાવે છે અને વિના કારણે રોષપૂર્ણ દ્રષ્ટિથી જોયા કરે છે। સુરશ્રેષ્ઠ, આપ મારા પતિને સમજાવી દો। અગ્નિ બોલ્યા, કલ્યાણી, તમારા પતિ અંગિરા અંગારથી પ્રગટ થયા છે, એ જે રીતે શાંત થાય એવી નીતિ અપનાવવી જોઈએ। તમારા પતિ અંગિરા જ્યારે અગ્નિમાં પ્રવેશ કરે ત્યારે તમે મારી આજ્ઞાથી જળ થઈને તેમને વહાવીને લઈ જજો। આત્રેયે કહ્યું, ભગવાન, હું તેમની કઠોર વાતો સહી લઈશ, પરંતુ મારા સ્વામી અગ્નિમાં પ્રવેશ ન કરે। જે સ્ત્રીઓ પોતાના સ્વામીને પ્રતિકૂળ ચાલે છે તેમના જીવનનો શું લાભ? હું તો એટલું જ ઈચ્છું છું કે એ શાંતિમય વચન બોલે। અગ્નિ બોલ્યા, જળમાં, શરીરમાં તથા સ્થાવર જંગમરૂપી જગતમાં સર્વત્ર મારો નિવાસ છે। હું તમારા પતિનો નિત્ય આશ્રય છું, કેમ કે હું જ તેમનો જનક છું। જે હું છું તે જ એ છે, આ જાણીને તમારે ચિંતા ન કરવી જોઈએ। એક વાત બીજી છે, જળને તો તમે માતા સમજો અને અગ્નિને સસરા। આ વાતનો પોતાની બુદ્ધિમાં સારી રીતે નિશ્ચય કરીને તમે વિષાદ ન કરો। આત્રિએ કહ્યું, ભગવાન, તમે જળને માતા કહો છો અને હું તમારા પુત્રની પત્ની છું, જનની થઈને પછી પત્ની કઈ રીતે રહી શકીશ? જળનું રૂપ ધારણ કરવાથી આ વિરોધ સામે આવે છે। અગ્નિ બોલ્યા, સ્ત્રી પ્રથમ તો પત્ની હોય છે, પછી સ્વામીનું ભરણ પોષણ કરવાથી ભાર્યા બને છે। પુત્રને જન્મ આપવાથી તેને જાયા કહે છે, એ જ પ્રમાણે પોતાના ગુણોના કારણે તે કલત્ર કહેવાય છે। ભદ્રા, તમે પણ આ જ રૂપ ધારણ કરો છો, તેથી તમારી આજ્ઞાનું પાલન કરો। જે એકવાર પત્નીના ગર્ભમાં આવીને પુત્ર રૂપે ઉત્પન્ન થઈ ચૂક્યો, તે વાસ્તવમાં તેનો પુત્ર જ છે અને તે સ્ત્રી પણ જનની જ છે। તેથી વેદશાસ્ત્રના વિદ્વાનો કહે છે કે પુત્ર ઉત્પન્ન થયા પછી નારી પત્ની રહેતી નથી। સસરાના મુખેથી આ વચન સાંભળીને આત્રેય અગ્નિરૂપમાં આવેલા પોતાના પતિને જળથી ભીંજવી નાખ્યા। પછી તે બંને પતિ પત્ની ગંગાજીને જઈને મળ્યા। તે સમયે બંને શાંત હતા, જેમ લક્ષ્મીની સાથે વિષ્ણુ, ઉમાની સાથે શંકર તથા રોહિણીની સાથે ચંદ્રમા છે, તે જ પ્રમાણે તે બંને શોભવા લાગ્યા। પતિને આપલાવિત કરતા આત્રેયે જળમય શરીર ધારણ કર્યું હતું, તેથી તે પરશુની નદીના નામે વિખ્યાત થયા અને ગંગામાં જઈને મળ્યા। તેમાં સ્નાન કરવાથી 100 ગોદાનનું ફળ પુણ્ય થાય છે। આંગિરસ નામના પુત્રે ગંગા અને પરશુનીના સંગમ પર ઘણા યજ્ઞો કર્યા। ત્યાં સ્નાન દાન વગેરે જે પુણ્ય કરવામાં આવે છે તેના ફળનું વર્ણન કરી શકાય એમ નથી. ગંગાના ઉત્તર તટ પર નારસિંહ નામનો વિખ્યાત તીર્થ છે જે સૌની રક્ષા કરનારું છે. તેના પ્રભાવનું વર્ણન કરું છું, સાંભળો. પૂર્વકાળમાં હિરણ્યકશિપુ નામે દૈત્ય થયો હતો જે બળવાનોમાં શ્રેષ્ઠ હતો. તપસ્યા અને પરાક્રમની દ્રષ્ટિએ પણ તે બહુ મોટો હતો. દેવતા પણ તેને પરાસ્ત કરી શકતા ન હતા. તેનો પુત્ર ભગવાનનો ભક્ત હતો. તેનો દ્વેષ કરવાના કારણે હિરણ્યકશિપુનું અંતઃકરણ મલિન થઈ ગયું હતું. તે સમયે ભગવાન પોતાની વિશ્વરૂપતાનો પરિચય આપતા રહીને સભા મંડપના સ્તંભમાંથી નરસિંહ રૂપે પ્રગટ થયા અને તે દૈત્યનો વધ કરીને તેમણે તેની સેનાને પણ ભગાડી દીધી. ક્રમશઃ યુદ્ધમાં સમસ્ત દૈત્યોના સંહાર કરીને તેમણે રસાતળના શત્રુઓ પર વિજય મેળવ્યો. ત્યાર પછી એ સ્વર્ગલોકમાં ગયા. ત્યાં રહેનારા દૈત્યોને પરાસ્ત કરીને એ ફરી પૃથ્વી પર આવ્યા. અહીં પર્વત, સમુદ્ર, નદી, ગામ અને વનોમાં વિવિધ પ્રકારના રૂપ ધારણ કરીને જે દૈત્યો રહેતા હતા તે બધાનો ભગવાન નરસિંહે સંહાર કરી નાખ્યો. આકાશ, વાયુ અને જ્યોતિર્મય લોકમાં પહોંચેલા દૈત્યોને પણ જીવતા છોડ્યા નહીં. તેમના નખ વજ્ર કરતા પણ કઠોર હતા. ગરદન અને મુખ પર મોટા મોટા વાળ હતા. તેમની ગર્જના સાંભળીને દૈત્ય પત્નીઓના ગર્ભ પડી જતા હતા. તેમણે સમસ્ત રાક્ષસોને પરાસ્ત કર્યા. તેમણે ભયંકર સિંહનાદ, પ્રલયાગ્નિ જેવી દ્રષ્ટિ, લપડાક અને શરીરના ધક્કાથી બધા અસુરોને ચૂર્ણ કરી નાખ્યા. આ પ્રમાણે અનેક દૈત્યોના સંહાર કરીને ભગવાન નરસિંહ ગૌતમીના તટ પર ગયા, જે તેમના જ ચરણકમળોમાંથી નીકળ્યા હતા તથા મન અને નેત્રોને આનંદ આપનારા હતા. ત્યાં દંડકારણ્યનો સ્વામી આંબર્ય નામક દૈત્ય રહેતો હતો, જે દેવતાઓ માટે પણ દુર્જય હતો. તેની પાસે બહુ મોટી સેના હતી. ભગવાન નરસિંહનું તે દૈત્યની સાથે અત્યંત ભયંકર તથા રોમાંચકારી યુદ્ધ થયું. શ્રીહરિએ ગોદાવરીના ઉત્તર તટ પર પોતાના શત્રુનો સંહાર કરી નાખ્યો. તે સ્થાન ત્રણેય લોકમાં નારસિંહ તીર્થના નામે વિખ્યાત થયું. ત્યાં કરેલા સ્નાન દાન વગેરે પુણ્ય કર્મ સમસ્ત પાપરૂપી ગ્રહોનું શમન, વૃદ્ધાવસ્થા અને મૃત્યુનું નિવારણ તથા સૌની રક્ષા કરનારા છે. જેમ બધા દેવતાઓમાં ભગવાન વિષ્ણુ સમાન કોઈ નથી, તે જ પ્રમાણે સમસ્ત તીર્થોમાં નારસિંહ તીર્થ અનુપમ અને સર્વોત્તમ છે. તે તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય ભગવાન નૃસિંહનું પૂજન કરે તો તેને સ્વર્ગ, મૃત્યુલોક કે પાતાળનું કોઈ પણ સુખ દુર્લભ રહેતું નથી. શ્રદ્ધા વિના પણ જેમનું નામ લેવાથી સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે તે સાક્ષાત ભગવાન નરસિંહ જ્યાં બિરાજે છે. તે તીર્થના સેવનથી પ્રાપ્ત ફળનું વર્ણન કોણ કરી શકે છે? જેમ ભગવાન નરસિંહથી મોટા કોઈ દેવતા નથી, તે જ પ્રમાણે નારસિંહ તીર્થ સમાન કોઈ તીર્થ નથી. ગંગાના ઉત્તર તટ પર પૈશાચનાસન નામક તીર્થ પ્રસિદ્ધ છે. નારદ ત્યાં પૂર્વકાળમાં એક બ્રાહ્મણ પિશાચયોનિમાંથી મુક્ત થયો હતો. શિવયજ્ઞના પુત્ર અજીગરથી એક વિખ્યાત બ્રાહ્મણ હતા. એક સમયે દુષ્કાળ પડવાથી કુટુંબના પોષણના ભારથી દુઃખી અને પીડિત થઈને તેમણે પોતાના વચેટ પુત્ર સુનહશેપને વધ માટે ક્ષત્રિયના હાથમાં વેચી દીધો. તેના બદલામાં અજીગરતીને ઘણું ધન મળ્યું. સુનહશેપ બ્રહ્મજ્ઞાની હતો. આવા પુત્રને પણ અજીગરતી એ ધનના લોભમાં વેચી દીધો. આપત્તિ આવે ત્યારે વિદ્વાન પુરુષ પણ ક્યુ પાપ નથી કરતો. સમય આવે અજીગરતીનું મૃત્યુ થયું અને તે નરકમાં પડ્યા, કેમ કે આ લોકમાં પૂર્વજન્મમાં કરેલા પાપોને ભોગવ્યા વિના ક્ષય થતો નથી. અનેક પાપયોનિમાં પડ્યા પછી અજીગરતી ભયંકર પિશાચ થયા. તેમણે નિર્જળ અને નિર્જન વનમાં સૂકા ઝાડ પર રહેવું પડતું હતું. ગરમીના દિવસોમાં જ્યાં દાવાનળ ફેલાઈ જતો હતો ત્યાં યમરાજના દૂતો તે પ્રેતને નાખી દેતા હતા. કન્યા, પુત્ર, પૃથ્વી, અશ્વ તથા ગાયોને વેચનારા મનુષ્યો મહાપ્રલયકાળ સુધી નરકમાંથી મુક્ત થતા નથી. કન્યા, પુત્રમ, હિવા, જિહ્વા, વિક્રય કારિણ, નરકાંત નિર્વન નિવર્તન્તે યાવદ અભૂતસ પ્લવમ. 150માં અધ્યાયનો નવમો શ્લોક. પોતે કરેલા પાપોના પરિણામે યમદૂતો દ્વારા નરકમાં યાતનાઓ મળતા એ પ્રેત જોર જોરથી રડવા લાગ્યું. એક દિવસ અજીગર તેનો પુત્ર સિંહશેપ માર્ગમાં જઈ રહ્યો હતો. તેણે પિશાચને આર્તનાદથી રડતો સાંભળ્યો અને પૂછ્યું, તમે કોણ છો જે અત્યંત દુઃખી થઈને રડો છો? અજીગર તે બહુ દુઃખ સાથે કહ્યું, હું સિંહશેપનો પિતા છું. મારે સિંહશેપનો પિતા છું. ભારે પાપ કર્મ કરવાથી ભયંકર પ્રેત યોનિમાં પડ્યો છું. પહેલા તો નરકોની અનેક યાતનાઓ સહેતો રહ્યો અને હવે પ્રેત યોનિને પ્રાપ્ત થયો છું. જે જે પાપ કર્મ કરનારા છે તે બધાની આવી ગતિ થાય છે. આ સાંભળીને સિંહશેપને બહુ દુઃખ થયું. તેણે કહ્યું, પિતાજી, હું જ તમારો પુત્ર સિંહશેપ છું. અરે, મારા દોસ્તથી આપની આ દશા થઈ. મને વેચવાના કારણે આપને આ રીતે નરકમાં આવવું પડ્યું છે. હવે હું આપને સ્વર્ગમાં પહોંચાડીશ. આવી પ્રતિજ્ઞા કરીને તેણે ગંગાજીનું ચિંતન કર્યું અને પિતાને ઉત્તમ લોક પ્રાપ્ત કરાવવાની ચેષ્ટામાં સંલગ્ન થઈને ત્યાંથી ચાલ્યો ગયો. તેણે વિચાર્યું, જે સમસ્ત દુઃખરૂપી અગ્નિથી સંતપ્ત છે અને મોહના મહાસાગરમાં ડૂબી રહ્યા છે, તે દેહધારીઓ માટે ગંગાજી સિવાય ત્રણેય લોકમાં બીજો કોઈ આશરો નથી. આવો વિચાર કરીને પિતાનો દુર્ગતિમાંથી ઉદ્ધાર કરવાની કામના લઈને સિંહશેપ પવિત્ર ભાવે ગૌતમીના તટ પર ગયો અને ત્યાં સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને શિવજીનું સ્મરણ કરીને તેણે પ્રેતરૂપી દુઃખી પિતાને જળ આપ્યું. જલાંજલિ આપતા જ અજીગરતીએ પવિત્ર થઈને દિવ્ય શરીર ધારણ કરી લીધું અને વિમાન પર બેસીને દેવતાઓ દ્વારા સેવિત વૈકુંઠ ધામમાં પ્રસ્થાન કર્યું. ગંગાજી, ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્માજીના પ્રભાવથી અજીગરતી હજારો સૂર્યો જેવું તેજસ્વી રૂપ ધારણ કરીને વૈકુંઠ ધામમાં રહેવા લાગ્યું. ત્યારથી આ સ્થાન પૈશાચનાસન તીર્થ નામે પ્રસિદ્ધ થયું. તેના સ્મરણ માત્રથી મનુષ્યના મોટા મોટા પાપો પણ નિવૃત્ત થઈ જાય છે. નારદ, આ પ્રમાણે મેં તમને આ તીર્થનું મહાત્મય કહી સંભળાવ્યું. અહીં બીજા 300 તીર્થ છે જે ભોગ અને મોક્ષ આપનારા છે. નિમ્ન ભેદ નામક તીર્થ બધા પાપોનો નાશ કરનારો છે. તે ગંગાના ઉત્તર તટ પર છે. તે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. ત્યાં જ વેદ દ્વીપ છે. તેના દર્શનથી મનુષ્ય વેદોના વિદ્વાન થાય છે. એક સમયની વાત છે, પરમ ધર્માત્મા રાજા પુરુરવાએ ઉર્વશી નામની અપ્સરાની કામના કરી. મોહક નેત્રવાળી કામિનીને જોઈને કયો પુરુષ મોહમાં પડતો નથી? ઉર્વશી રાજાના સ્થાન પર ગઈ. તેણે રાજા પાસે એવી શરત રાખી કે હું જ્યાં સુધી તમને નગ્ન ન જોઉં ત્યાં સુધી તમારી પાસે રહીશ. તેની શરતનો સ્વીકાર કરીને રાજાએ તે રમણીય અપ્સરાને ગ્રહણ કરી. એક દિવસ જ્યારે તે સૈયા પર સૂતી હતી ત્યારે રાજા પુરુરવા ઉઠ્યા. તે સમયે તેમને નગ્ન જોઈને ઉર્વશી ત્યાંથી ચાલી ગઈ. તેના જવાથી રાજાને ઘણું દુઃખ થયું. તેમના અગ્નિહોત્ર અને ભોજન છૂટી ગયા. તેઓ ન કોઈની વાત સાંભળતા હતા કે ન કોઈની સામે જોતા હતા. મૃતક જેવી અવસ્થામાં પડી રહેતા હતા. તે સમયે પુરોહિતે તર્કસંગત વચનો દ્વારા તેમને સમજાવ્યા, રાજ, તમે તો બુદ્ધિમાન છો, શું તમે જાણતા નથી કે આ સ્ત્રીઓનું હૃદય કઠોર હોય છે? તમે શોક ન કરો. મહારાજ, આ સંસારમાં કયો એવો પુરુષ છે જે સ્ત્રીઓ દ્વારા ઠગાયો ન હોય? વંચના, ક્રૂરતા, ચંચળતા અને દુશ્ચરિત્રતા આજે સ્ત્રીઓના સ્વાભાવિક દુર્ગુણ છે. તેઓ સુખ આપનારી ક્યાંથી હોઈ શકે? કાળ કોને નથી મારતો? ક્યાં યાચકને ગૌરવ પ્રાપ્ત થયું? ધન સંપત્તિથી કોનું મન ભ્રાંત નથી થયું? અને યુવાન સ્ત્રીઓએ કોને દગો નથી આપ્યો? કો નામ લોકે રાજેન્દ્ર કામનીર ભિન વંચિત વંચકત્વમ નૃશસ્ત્વમ ચંચલત્વમ કુશીલતા ઇતિ સ્વાભાવિકમ યાસામ તાહ કથમ સુખહેતવ કાલેન કો ન નિહતઃ કો અર્થી ગૌરવમાગતઃ શ્રિયાન ભ્રામિતઃ કો વા યો સિદ્ધિ કો ન ખંડિત. 151 અધ્યાય 13-15 શ્લોક સંખ્યા. રાજન, જેમનું હૃદય મધથી ઉન્મત્ત રહે છે તે યુવતીઓ સ્વપ્ન અને માયાની જેમ મિથ્યા છે. તેઓ કોઈને સુખ આપી શકતી નથી એવું જાણીને તમે નિશ્ચિંત થઈ જાઓ. મહામતી ભગવાન શંકર, વિષ્ણુ અને ગોદાવરી નદી સિવાય ત્રણેય લોકમાં બીજું કોઈ એવું નથી જે દુઃખીઓને શરણ આપી શકે. પુરોહિતનું આ કથન સાંભળીને રાજાએ યત્નપૂર્વક પોતાના દુઃખને દૂર કર્યું. એ ગોદાવરીના મધ્ય ભાગમાં જ્યાં રહેતી હતી રહીને ભગવાન શિવ, વિષ્ણુ, બ્રહ્મા, સૂર્ય, ગંગા તથા અન્ય દેવતાઓની આરાધના કરવા લાગ્યા. વિપત્તિ આવી પડતા તીર્થો અને દેવતાઓનું સેવન જે નથી કરતો તે કાળના વશમાં પડેલા જીવ કેવી દશાને પ્રાપ્ત થશે? રાજા પુરુરવા એકમાત્ર ભગવાનના શરણે જઈને ઉત્સુકતાપૂર્વક ગૌતમીનું સેવન કરવા લાગ્યા. સંસારમાંથી તેમનું મન વિરક્ત થઈ ગયું અને ભગવાનની ભક્તિમાં તેમની શ્રદ્ધા વધી ગઈ. તેમણે ઋત્વિજોને સાથે લઈને મોટી દક્ષિણાવાળા અનેક યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું. ત્યારથી તે સ્થાન વેદ દ્વીપ અને યજ્ઞ દ્વીપ કહેવાય છે. તે સદા પૂર્ણિમાની રાત્રે ઉર્વશી આવે છે. જે મનુષ્ય તે દ્વીપની પ્રદક્ષિણા કરે છે તેના દ્વારા સમુદ્ર સહિત પૃથ્વીની પરિક્રમા થઈ જાય છે. જે પુણ્યાત્મા ત્યાં વેદો અને યજ્ઞોનું સ્મરણ કરે છે તેને વેદોનું સ્વાધ્યાયનું અને યજ્ઞોના અનુષ્ઠાનનું ફળ મળે છે. એને એલ તીર્થ જાણવું જોઈએ. તે જ પુરુર્વશ તીર્થ છે, તેને જ વશિષ્ઠ તીર્થ અને નિમ્ન ભેદ તીર્થ પણ કહે છે. રાજા પુરુરવાના કોઈ પણ કાર્યમાં કોઈ પણ નિમ્નતા એટલે ન્યૂનતા રહેતી ન હતી. માત્ર એક જ કાર્ય તેમનાથી નિમ્ન શ્રેણીનું થયું. તે એ છે કે ઉર્વશીમાં સંપૂર્ણ આસક્ત થઈ ગયા હતા, પરંતુ ગૌતમી ગંગા અને મહર્ષિ વશિષ્ઠ તેમના નિમ્નત્વનું પણ ભેદન કરી દીધું. તેથી તે તીર્થ નિમ્ન ભેદ નામે પ્રસિદ્ધ થયું. તે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારના અભિષ્ટની સિદ્ધિ આપનારું છે. જે નિમ્ન ભેદ તીર્થમાં સ્નાન કરીને આ દેવતાઓના દર્શન કરે છે તેનું આ લોક કે પરલોકમાં કંઈ પણ નિમ્ન થતું નથી. તે સર્વ પ્રકારે ઉન્નતિને પ્રાપ્ત થઈને સ્વર્ગમાં ઇન્દ્રની જેમ સુખ ભોગવે છે. ત્યાર પછી શંખરુદ નામક તીર્થ છે. ત્યાં શંખ અને ગદા ધારણ કરનારા ભગવાનનો નિવાસ છે. તે તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય ભાવ બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ત્યાંનું મહાત્મય જણાવું છું. જે ભોગ અને મોક્ષ આપનારું છે. પૂર્વકાળમાં સતયુગના આરંભમાં બ્રહ્માંડની અંદર અનેક રૂપધારી રાક્ષસ ઉત્પન્ન થયા. જે સામવેદનું ગાન કરતા હતા તે બળથી ઉન્મત્ત રાક્ષસો હાથમાં આયુધ ધારણ કરીને મને ખાઈ જવા માટે આવ્યા. તે સમયે મેં મારી રક્ષા માટે જગદગુરુ ભગવાન વિષ્ણુને પોકાર્યા. તેમણે પોતાના ચક્ર વડે રાક્ષસોનો સંહાર કરીને પાતાળને નિષ્કંટક અને સ્વર્ગને શત્રુહીન બનાવી દીધું. પછી તેમણે અત્યંત હર્ષપૂર્વક શંખનાદ કર્યો જેનાથી સમસ્ત રાક્ષસો નષ્ટ થઈ ગયા. શ્રી વિષ્ણુના શંખના પ્રભાવથી જે સ્થાન પર આ ઘટના બની તે શંખ તીર્થ કહેવાયું. જે મનુષ્યને માટે બધી રીતે કલ્યાણકારી સઘળી અભિષ્ટ વસ્તુઓ આપનારું સ્મરણ કરનાર માટે મંગલદાયક આયુ આરોગ્ય વર્ધક તથા લક્ષ્મી અને પુત્રની વૃદ્ધિ કરનારું છે. તેના મહાત્મ્યના સ્મરણ અથવા પાઠ કરવા માત્રથી મનુષ્ય સમસ્ત મનોવાંછિત વસ્તુઓને પ્રાપ્ત કરી લે છે. અધ્યાય 61 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.